ભૂતગલ જ્ઞાન છે, જ્ઞાન થાય છે. આત્મા ની હાજરી થી અને અરીસા માં પડે અને અરીસા નો લાઈટ રસોડા માં લઈ દે, પ્રકાશ થી આ જગત ચાલી રહી છે. પ્રકાશ જાણે ભૂતગલ એ જળ છે, પણ સ્વયં ભૂતગલ છે, મિશ્ર ચેતન છે. ભૂતગલ શું છે? મિશ્ર ચેતન છે તો ધર્માસ્તિકાય. ધર્માસ્તિકાય ભેગું થાય અને નવો આત્મા ઉભો થાય. બધા દ્રવ્ય ભેગો થઈ અને નવો આત્મા ઉભો થાય અને તે આ કામ કરી રહ્યું છે. શું થઈ રહ્યું છે? જબરદસ્તી મનાવવાની જરૂર નથી. એકલા જ જાણે આના આધારે બધું થઈ રહ્યું છે. અહીંયા જ મુશ્કેલી છે. દર વખતે મારી ચર્ચા બધું બરોબર ચાલે પણ અહીંયા ના, પણ બઉ સારો અભ્યાસ જોયો ને આટલી બધી બધું જાણ્યું, પણ આત્મા થી જાણ જાણે કે હું કરું તો થાય, હું કરું તો થાય. પેલો શું કરે? હું આ દેવતા મૂકે બેસજો એને એમ થઈ જશે. દેવતા પર બે કરી કરે કે ના કરે, એને ભાઈ ભોલા થાય કે ના થાય? હું કરું તો થાય, હું કરું થાય. મારી ગઈ વધશે ઉડતો અવરો ચાલુ છું. શું છે? શું થાય? અવળા ચાલે છે. એટલું ભાવ નથી, તેથી આ જગત બધું બધું ચાલે છે. હું કરું તો થાય, હું કરું તો થાય, પણ તું ક્વાસ છે? તું કરું કરું શી રીતે? જે કરે તેને બંધન થાય. શું થાય? જે કરે તેને બંધન થાય. જે જે કઈ કરી તે બધું બંધન છે. શું કહે છે? જે જે કરી તે ત્યાગ કરી છે એ બંધન છે, અને ગ્રહણ કરી તે બંધન છે. મોક્ષ જોવો તો જાણ કે છે. શું કહે છે? આત્મા જાણ કે છે, જ્ઞાની પુરુષ પાસે છે. ને તો કરવા જઈશ તો બંધન માં આવી છે. ત્યાગ કરે તો બંધન, ગ્રહણ કરે લીધા તો આલવા પડશે, અને આપ્યા તો લેવા પડશે. આ તો રૂપિયા છોડી દઈએ, પણ ત્યાગ કરેલું તે આવે નઈ, એ તો લેવું પડે. ત્યાગ નું ફળ આવે તો લેવું પડે. રૂપિયા દીરા છોડી દઈએ આપણે, પણ આ તો છૂટે નહીં ને, આ તો ફળ કહેવાય. દાદા, બધા શાસ્ત્રો નો હેતુ તો આત્મા નું દર્શન કરાવવાનો જ ને? તો પછી એમ કેમ થાય? એ કે છે કે બધા શાસ્ત્રો નો હેતુ તો આત્મા નું દર્શન કરાવવાનો જ ને, તો પછી એમ કેમ થાય છે? એમ કેમ એટલે આત્માનું દર્શન કેમ થતું નથી? ઈગો કેમ વધે છે? ઈગો જે વધે છે તે બધું બરોબર છે, કારણ કે ડેવલપમેન્ટ છે. શું છે? ડેવલપમેન્ટ છે, સમજાય છે ને? આ બધા છોકરાઓ જેમ છેલ્લો કોલેજમાં છેલ્લામાં છેલ્લું જે હોય ને પીએચડી કે જે, એ બધા માણસો પીએચડી થવા માટે જ મોકલીએ છીએ, પણ જેટલા આગળ નીકળે એટલા સાથે બધા એકદમ ના થાય. શું કહ્યું? ડેવલપ થતા થતા થતા થતા ઇગોઇઝમ વધે છે તે બરોબર છે. એ બધું બરોબર છે. એમાંથી છેલ્લા અમુક છેલ્લા ગ્રેડના બે ચાર હોય ને તે જ્ઞાની પુરુષ મળે એટલે એને પાસ થાય, બાકી બીજું બધું એમ કરતા કરતા આગળ વધે છે. પેલું ઇગોઇઝમ ને ઊભું કરે છે. આ હિન્દુસ્તાની બહાર ઇગોઇઝમ એ નથી, એમનું જે ઇગોઇઝમ સાહસિક ઇગોઇઝમ છે, કઈ ખરું ઇગોઇઝમ આને કહેવાય છે, ખરું ઇગોઇઝમ જ આને હિન્દુસ્તાન ના ઇગોઇઝમ ને કહેવાય છે. હા નહીં બેહો ને આગળ બેહો. એમનું ઇગોઇઝમ તો કેવું સરસ હોય છે, કેમ નથી પાછળ કાઢે. ઇગોઇઝમ તો કેવું છે કે જે જે જ્યાં જ્યાં જવાનું છે ત્યાં આગળ જવાનું ઇગોઇઝમ હોય છે, જ્યાં જ્યાં નથી જવાનું ત્યાં નથી જવાનું ઇગોઇઝમ હોય છે. આપણે અહીં તો નથી જવાનું હોય તો અહીં ઊભું કરી દે, જવાનું હોય તો અહીં ના કરી દે. આપણે વિકલ્પી છે બધું, બધું વિકલ્પી ઇગોઇઝમ છે. કેવું છે વિકલ્પી ઇગોઇઝમ? એમનું સાહજિક છે આ ગાયો વચન હોય છે ને ઇગોઇઝમ, કે જ્યાં જવાનું એ ઇગોઇઝમ નક્કી થઈ ગયું. ચોરી કરનારો ચોરી જ કર્યા કરે, બદમાશી કરનારો બદમાશી કરે, નોબલ હોય નોબલ જ કર્યા કરે. આપણે તો નોબલે ચોરી કરે, ચોરે નોબલી કરે. એટલે આ તો દેશ જ અજાવે છે ને, અને આ દેશ નું જે બધું છે ને તેને ઇન્ડિયન પઝલ કહેવામાં આવે છે. જે કોઈથી પઝલ સોલ્વ ના થાય ફોરેન વાળા કહે છે આ કઈ જાતનું બુદ્ધિ લડાઈ લડાઈ થાય, પણ એમ જડે નહીં. કાકા નો છોકરો એમ કે મારા સાહેબ આવવાના છે, ગાડી અપાય એવી નથી. પેટ્રોલ જાય ને બધું પૈસા, પેટ્રોલ ના પૈસા લેવાય નહીં મારાથી. ગોઠવણી કરી ને બધો આખો આખો અહંકાર જ કપટ ભરવાનો. કેવો અહંકાર કપટ ભરવાનો? તમને એવું લાગે છે કઈ? અને જે કરે છે એ તો બધા ક્રિયાઓ બધું બધું બરોબર છે, અહંકાર વધારે છે, એ બધી ક્રિયા બધી બરોબર છે. એમ કરતા કરતા એ બધા અનુભવ ચાકી ચાકી ચાકી ચાકી પછી અનુભવ છેવટ ના સ્ટેજે અહંકાર નીકળી જાય, પછી છેલ્લા છેવટ ના સ્ટેજે અહંકાર નીકળી જાય, પછી એને મળી આવે જ્ઞાની. દરેક શાળાના જેમ છે પેલા શિષ્યો તૈયાર થાય છે એ પ્રમાણે એનો પ્રોફેસર મળી આવે છે. એવો નિયમ છે, આ જગત નો નિયમ છે બધો પદ્ધતિ નો. જે જે જરૂરિયાત છે બધી જ જરૂરિયાત છે. આ ગણપત છે, પેલું વ્યવહારિક વસ્તુ જુદી છે. તો બે ચાર જણ મળે, બે ચાર જણ નીકળે, એક જ્ઞાની પુરુષ થાય તો ત્રણ કે ચાર જણ વધારે વધારે. તે શાસ્ત્રકાર તો બે થી ત્રણ જ કહ્યા છે, ચારે નથી બોલ્યા. આ તો અપવાદ છે, આ તો કોક ફેર બને આવું. કરતા થયો બંધન થયું, પછી જેનો કરતા થાય તું સકામ કર્મ નો કરતા થયા કે નિષ્કામ કર્મ નો કરતા થયા, પણ કરતા થયો એ બંધન. નિષ્કામ નું સુખ પડે એ બંધન માં, સુખ પડે એ બંધન નું ફળ, સુખ આવે શાંતિ સંસારમાં. અને સકામ નું દુઃખ આવે. ચાલ બોલાવો. ચાલ વિતરાગો કહ્યું ક્યાં કર્મ ને આત્મા બે અનાદિ જ્ઞાન છે. કર્મ ને આત્મા અનાદિ, કર્મ ને આત્મા અનાદિ છે, અનાદિ થી છે. એટલે કઈ એને કઈ આદિ થઈ એટલે આ અને કર્મ ને કર્મ ના આધારે, કર્મ ના આધારે આ ભાવ ઉત્પન્ન થાય છે, ભાવ ના આધારે કર્મ થાય છે, કર્મ ના આધારે ભાવ ઉત્પન્ન થાય છે, ભાવ ના આધારે કર્મ થાય છે. એમ ચાલ્યા જ કરે છે આત્મા ત્યાં ને ત્યાં છે. વર્ગણ આપણા આત્મા ને જે શરીર નું વર્ગણ છે પૂતગળ નું, એ તો એને પોતાને લાગતું નથી એવું વર્ગણ, કશું લાગતું જેમ નિરંતર હોય એવું. આ તો બધું અહંકાર ને જ છે, જો અહંકાર છે તો આત્મા નથી, અને આત્મા છે તો અહંકાર નથી. અહંકાર ના હોય તો કશું છે નહીં, આત્મા જ છે. તો કરતા નથી. તો એને મોક્ષ રૂપે આપણે આત્માને મોક્ષ મોક્ષ આપવાનો છે, આત્માને મોક્ષ થવાનો છે. મોક્ષ જ ન છે, એને દુઃખ જ નથી ને. જેને દુઃખ હોય ત્યારે મોક્ષ કરવાનો. બંધાયેલો નથી, અજ્ઞાન થી માને છે કે બંધાયેલો છે. એ અજ્ઞાન થી જ એને એનું જ્ઞાન થાય એટલે મુક્ત થયો છે. બસ એટલું જ છે. ખરી રીતે બંધાયેલો હોય ને એને તે હોય ને એ માની બેઠું છે. લોકો માની બેઠા એવું એ માની બેઠું. લોકો માં હરી પૈસા ને બધી મારું તારું ભેદ પડ્યા એ બધું બંધન ને મજબૂતી કરી છે. એકદમ એકદમ ઉતરવું જરા મુશ્કેલ થઈ પડે છે ને સાધારણ રીતે સમજવાનું. સામાન્ય માણસ ને સમજવાનું બહુ મુશ્કેલ પડે છે. તેથી જ બધું આ તેથી જ અંતર છે ને. તેથી જ આ બધા એટલું સંગીત થતું નથી એનું કાર્ય નથી. એ કોઈ સંકેત થતું નથી એનું કારણ છે. તેથી કહ્યું કે આત્મા જ્ઞાન જાણો. આત્મ જ્ઞાન આત્મા શું છે એને જાણો. કે આત્મા આત્મ જ્ઞાન જાણો નહીં તો છૂટાશે નહીં. કે છે બરોબર. પણ તો બહુ બહુ દાખલા આપ્યા શાસ્ત્ર કરે. પણ એ સમજ કેમ પડે છે મને? આ તો બધા આચાર્ય વાચાર્ય બધું જ જરૂર રસ્તે ચાલે. બધા એમ જ કે છે ને, બધા એમ જ માને છે ને. આ બધા કાંજી મુનિ કે બીજા બધા એ આત્માને જે કર્તા રૂપે મૂકીને એના ભાવ ની વાત કરીને કરે છે ને. હા, તો બીજું શું કરે કરે કરે શું તે શું કરે. એટલે જ આ મુશ્કેલી ઉભી થાય છે. અને તે છે તે જો આત્મજ્ઞાની માણસ હોય, પુરુષ હોય ઉપર જ્ઞાની પુરુષ, તો છુટકારો થાય. આવું જાણી નહીં તો કેટલા ભાગમાં કરતા છે સમજાવો પેલો જ્ઞાની. તમે સમજ પડે ને. આ તો એવું જ માને છે કે સામાયિક કરું છું તે હું કરું છું. હું જ આત્મા છું ને આ જ હું કરું છું. હું જ સામાયિક કરે છે આત્મા છે. તો અને આ બીજું બધું કરે છે મિથ્યા છે. શું કે છે? શું કે છે? ક્રોધ માન માયેલો કરે છે. તો સામાયિક કરે છે હું આ કરે છે શબ્દ આવે તો થી જ એ મિથ્યા છે. કરો મી કરો સી ને કરો થી બધું મિથ્યાત્વ. શ્રીમદ નું એક પુસ્તક છે હમણાં અમારી પાસે અહીંયા, એને મને વંચાયું. એમાં લખ્યું છે કે આત્મા કરતા છે. આ અમુક ચાર પાંચ વાક્યો છે એ તમારે સમજવાના છે. કરતા છે, ભોગતા છે. હા, આત્મા છે, કરતા છે, ભોગતા છે, બધું કરતા. કેમ બધું છે શ્રીમદ જ લખાયું છે. શ્રીમદ શ્રીમદ સમજ્યા પણ એ શું સમજે બરોબર. પણ હવે શ્રીમદ જે લખ્યું છે એટલે કે બહુ ઝીણી વાત લખેલી છે. ભાગ્ય કોઈ માણસ ને સમજાય ને એવી વાત લખેલી છે. જ્ઞાની પુરુષ છે બીજા કોઈ સમજાય ને એવી વાત. સુવાનો કરતા છે દાદા એમ કીધું. સુવાનો કરતા તો ક્લિયર કરી અમુક અપેક્ષા પકડી જાય એટલે મુશ્કેલ. એને કહ્યું મને યાદ આવ્યું. અનૌપચારિક વ્યવહાર થી દ્રવ્ય કર્મ કરતા છે. અનૌપચારિક વ્યવહાર એટલે જેમાં ઉપચાર પણ કરવો નથી પડતો એવા વ્યવહાર થી દ્રવ્ય કર્મ કરતા છે. અને ભાન થયે સ્વભાવ પરિણામી છે. શું કે છે? ભાન થયે સ્વભાવ પરિણામી કાયમ સ્વભાવ પરિણામી જ છે અંદર આત્મા. શું એમાં કઈ વિકૃત થયો નથી. એની વિકૃતિ થાય બદલાય બદલાઈ જ જાય કલાક થઈ જાય. એટલું જો અંદર પડે તો આ સાધુ આશ્ચર્ય કે આનું સંકેત થઈ ગયું હોત ને. આ તો બધું થઈ જ કેવો ચર્ચા થયો. અને માવીને કહેવું ના પડત કે મારી પાર્ટી પર વાંકા ને જળ થશે. શું કરે કેવું પડત? પોતાની આબરૂ ના જાય એમાં, મારી આબરૂ ના જાય, મારી પાછી પર સેવા થશે એમ પૂછ્યું ગૌતમ સ્વામી. આપડી પાડી પર સેવા થશે કે વાંક કે જડાય પછી ઉત્તર દક્ષિણ હમશે, દક્ષિણ દક્ષિણ માર ખાશે. હું કરું છું એવું માને છે, હું જ કરું છું. અરે હું છું, આ ક્યાં છું અહીંયા આગળ? આ તો સથર છે, મિકેનિકલ આત્મા છે. શું છે? મિકેનિકલ એની મેં અચર છે, એ શુદ્ધ આત્મા છે. શું છે? અચર છે, અચળ સતરાચર જગત. કેવું તમે સાંભળો છો? સતરાચર તે સતર આ બાર નો ભાગ પ્રકૃતિ વિભાગ, અને અચળ આત્મ વિભાગ. એટલે આ સચર ને એને સ્થિર કરવા માંગે છે. આ તો મૂળે સ્વભાવ થી જ ચંચળ છે. તે એક સામાયિક હતી નહીં થતી. અરે ઘણી વાર જગત જ વિસ્મત થતું નથી ને, એક કલાક વિસ્મત કરવું થતું નથી. બોલો તો આટલું બધું શું કરે છે? એવી રીતે ભૂલ રહી ગઈ છે, કઈ ભૂલે છે દાદા? ભૂલ તો હશે ને ક્યાંક, ભૂલ બહુ મોટી. કૃપાળુદેવ લખે છે ને કે ઈશ્વર ની મરે કે અમે કઈ સાથે ઘેર ખાતા આવે તો સારું કે છે. ત્યાગ કરવો થતો નથી કે છે. આવું છે આ તો બધું ભગવાન નું સાયન્ટિફિક એમાં આવું આ પક્ષા પક્ષું કહેવાય નહીં, એટલું બધું કહેવાય નહીં એમાં. ઇગોઇઝમ જ કહેવાય નહીં ભગવાન. ચાલો નાસ્તો બસ કરો. કહ્યું છે કે એક શબ્દ બહારથી જો વિચાર્યું પહેરી ગયો નહીં તો કેટલા અવતાર સુધી પેલું નડે એમ રીતે સાઈજર સજે નડે ને એમ સજે શું ત્યાં કરે. ૧૯/૧૨/૧૯૭૭ કીર્તિભાઈ ને ઘેર દાદર. પણ પછી આપણા કર્મ એવા હોવા જોઈએ ને સારા, આપણા કર્મ પાછા સારા હોવા જોઈએ ને, તારા આ લોકો તો લઈ જાય. હોય તો પછી જાનવર માં જાય ને. હા એટલે પાછું પછી જાનવર માં જાય ને, પછી વટલી બદલે પાછા રાડા ખાય. જેમ એ ઓબલાઈજ આપણને કરે છે એવું આપણે ઓબલાઈજ કરવાનું છે. હા કરવાનું જ છે. તો તેના બદલે કર્મ ખોટો હોય તો પછી રાડમ જાય, અને આપણે જ્ઞાન લીધા પછી આ બધ નથી તોય પણ એનું તો પોટ લઈ જ જાય પાછા. પણ આપણે કમાણી ભાત ભારે એટલે એનું હતો નહીં. ભારે કમાણી હોવું એનું લે એટલે વધે નહીં. એને ઓબલેજ કેવી રીતે કરવાનું દાદા? આપણે 5 માર્ક લઈ જાય એને ઓબલેજ કેવી રીતે કરવાનું દાદા? કોને? આપણે 5 માર્ક લઈ જાય ને એ એટલે 5 માર્ક લઈ જ જાય. આપણે ઓબલાઈજ કરવાની જરૂર નહીં. એને નહીં આપણે બીજી રીતે ઓબલાઈજ બદલાય કરવાની. દોઢસો પડશે, દોઢસો એ કમાય તેમાંથી 5% મળે છે એ લોકો ને ફાયદો થાય છે ને, ઉર્જો ગતિ થાય ને તો જ વધે ને, વધે છે ગતિ ઊંચી કેવી રીતે. બાકી બધાના છોકરા થઈ ગયા, લોકો થઈ ગયા, કોઈ ના છોકરા બાકી નહી રહે. છોકરા છોકરા છોકરા બધું ખાઈ જાય. ગાય ના ને છોકરા એ ખાઈ જાય છે ને હે ગાય ના ને બકરી ના છોકરા એ ખાઈ છે ને બધે શું ગાય બકરી બીફ હા બીફ ને બધા નથી ખાતા હા બધું એ ખાય તો હા તો બીજા શું ગમ્યું છે એ તો જાણે મુસલમાનો નો ખોરાક નહીં જે બીજા હિન્દુ ખાતા હોય તે બાકી ના ખાતા હોય તેને આ બધા તો આ બધા છોકરા જ છે ને છોકરા નારિયેળ ને તોડી દેજો છે નારિયેળ મચાઈ મચાઈ કશું તો તૂટે નહીં તો કેટલી મમતા છે નારિયેળ જોડે નારિયેળ ની મમતા કેટલી છે ખોટું નથી ને એમ કે મુસલમાનો ના વ્યૂ પોઈન્ટ થી ખોટું નથી એમ એમના વ્યૂ પોઈન્ટ ખોટું નથી આપણા લોકો ખાય તો નુકસાન છે ખોટું છે જેના મા બાપ ખાતા ના હોય તે છોકરાઓ ખાય ત્યારે ખોટું કહેવાય જય સચિદાન બાર વગરનું એ બધું મર્યું સુખ સુખ સુખ ના એને મોક્ષ ના કહેવાય પેલો મોક્ષ દુઃખ નો અભાવ એને મોક્ષ કહેવાય શું કહ્યું આખું દુઃખ થી પીડિત થઈ રહ્યું છે એનાથી એનો અભાવ થઈ ગયો તે મોક્ષ કહેવાય પછી બીજો મોક્ષ પૂરો સંપૂર્ણ મોક્ષ પેલો મોક્ષ આ પેલું સ્ટેશન આવે જય સચિદાન સચિદાન દુઃખ નો અભાવ બરાબર છે બભાયા કરતો હોય મોટા તેલ માં તળાયા કરતો હોય એવા દુઃખ તરફડાટ તરફડાટ તરફડાટ દુઃખ નો અભાવ એ તમારો દુઃખ નો અભાવ જ વાગતા થઈ ગયું બસ થઈ ગયું જય સચિદાન દુઃખ નો અભાવ રહેશે ને એકદમ રહેશે ખરે ખરે માજી ને સૌ રહેશે જગત ના લોકો બધી બાજુ નું સુખ હોય તો આ બધું સુખ છે તેને જુએ નઈ આ દુકાન માં આમ થયું છે એને અત્યારે તાર જોડે કઈ જોડે ટેલિફોન કરે દુકાન જોડે સુખ સુખ છે આટલું બધું ખાવા પીવાનું છે આટલું બધું કઈ તાર જોડે દુઃખ ના તાર જોડે ફોન કરે દુકાન કેમ ની ચાલે છે આ ઘરાકી કઈ છે મિંદે પૂરમ માં ઘરાકી શું કરે ચાલ તારે બોલાય તું એકાદ પર લગભગ 1.5 લાખ વર્ષ ની ઉંમર છે અત્યારે 1.5 લાખ વર્ષ ની ઉંમર છે હજુ 1.25 લાખ વર્ષ જીવવાના છે હજુ હા એ જીવશે ને તો દેખાશે ને પણ તમે તો વધારે જીવજો એ તો દેખાતા નથી મને ના એટલે દાદા ભગવાન શું દર્શન કરાવો છો કરાવો છો ને પણ તમે વધારે જાય છે એટલે આપણે અહીંથી એક અવતાર કર્યું છે ને ત્યાંથી પછી ત્યાં જ જવાનું છે ને એમની પાસે જ બેસવાનું છે એટલે કે અમારો એટલે કે હવે હજી એક અવતાર કરવાનો છે હા એક અવતાર કરવાનો છે, ત્યાં જઈને બેસવાનું છે, પછી છુટકારો થાય છે. દાદા અહીંયાથી મરી જશો ને તો ત્યાં જવાનું, એથી ત્યાં જવાનું છે, પછી એમના દર્શન કરીને મોક્ષ. એટલા એટલા માટે આજથી ઓરખડ કરાવીએ છીએ દાદા, ભગવાન થોડું નમસ્કાર કરાય એટલા માટે. એટલે અમે ગયા પછી તમે જજો ના, બધા સાથે બધા ત્રણ ચાર ગયા પછી તમે જજો, ઉતાવળ ના કરશો, એનું કલ્યાણ કરશે. બહુ જરૂર છે પ્રગટ થાય પેલો પાપો ભસ્મીભૂત કરવા પડે. એટલે ઘેર બેહાર પાંચ સાત દસ જણા આવતા હોય પછી સત્સંગ કોનો નામ કહેવાય કે ક્લેશ ન થવા દે એ નામ સત્સંગ કહેવાય, અને જેનાથી ક્લેશ થઈ જાય એ કુસંગ કહેવાય. એટલે ગમે એટલું વાંચે કરે એનો અર્થ જ નહીં ને, ભાગવત વાંચ્યા કુરાન વાંચ્યા બધું વાંચી પડે એનો અર્થ નહીં. માટી છોડી દેવું જોઈએ તાર વાઈફ ઉપર, લગામ છોડી દેવી જોઈએ. હા લગામ છે, એનાથી છૂટતી નથી, એ ના છૂટે એ જ અહંકાર છે ને, એમનામાં જ કુસંગ છે. એ સત્સંગ ના કહેવાય, કુસંગ કહેવાય. ભગવાન રહે નહી, અને ભગવાન જાય એટલે માણસ ને કશું સુખ ના રહે, સમજે ભાઈ. એટલે પોતે એને અહીં તેડી લાવો, તમને નહી ખબર પડે બધી દુનિયામાં ફરી આવે ત્યાં દસ દસ દિવસ ડુંગરે મહારાજ ની કથામાં જાય છે, બીજી ભાગવત માં જાય છે. તે કશું ધર્મ સમજ્યો નથી, જેને ક્લેશ કરવામાં મદદગાર કરે થાય છે, અને ક્લેશ કરવામાં દૂર રહેતો નથી તે માણસ કશું સમજ્યો નથી ધર્મમાં. એટલે કશું ધર્મ એને ધર્મ જ ના કહેવાય, સમજે ભાઈ ને. ગમે એટલું તમે મંદિરોમાં જાઓ પછી ઘેર ક્લેશ મળો એને ધર્મ જ ના કહેવાય, અધર્મ જ કહેવાય. દાદા મારે એ તો થઈ મારી માની વાર્તા, પણ હું મારે પોતે પણ મને આવું જ્ઞાન કૃપા કરીને આપો કે જેથી મારી જે દેહ ભાન છે, જે દેહમાં જે આસક્તિ છે એ મટી જાય. અને મારા પિતાજી કેવા હતા કે કેટલું પણ સુખ આવે કેટલું પણ દુઃખ આવે એના ઉપર જરા પણ અસર નથી થતી, હંમેશા આનંદમય હતા. જેવી કે ગીતામાં છે સ્થિત પ્રજ્ઞ, મોટી મોટી સંપત્તિ આવે કે વિપત્તિ આવે એમના ઉપર કાંઈ પણ અસર, હંમેશા આનંદમય રહેતા હતા. અને મારે કોઈ પ્રસંગ નાનકડું પ્રસંગ પણ આવે એનું મારા ઉપર બહુ અસર થઈ જાય. તમારે શું કરવું પડે છે? મારી પત્ની કે છે તું તારા બાપ નો, બંને સમજાવું ભાઈ, હું તને નહીં છોડી શકું અને એને પણ નહીં છોડી શકું. તમારે ઝઘડો થવાનો છે, પૈસા ની ભગવાન ની કૃપા છે, કોઈ સંપત્તિ નું પ્રોપર્ટી નું ગેણા નું આવું કઈ નાનકડી નાનકડી વાત હોય કે તું લોક જાણતી નથી આવો તાર કરે છે, કેટલા આનંદ માં રહેશે, કેટલી મસ્તી માં રહેશે, એ લોકો જાણતા જ નથી. તો સત્સંગ કરતા હશે બધે સારું. એ જરાક આપડે ચાર ઓનલાઈન પેટ છે, તેમ આઠ ઓનલાઈન પેટ છે, બોલતા ઘેર આવી જ નથી ને ખાખરા માં, ખાખરો કરીને ઝાડ હોય છે, ખાખર ની ખિસકોલી ખાખર નો સાર શું જાણે કે છે ભાન જ ના હોય ને. ઉહા તો એના દુઃખ માં ભગવાન ભજાય નઈ કોઈ દાડે. તારે યાદ આવે ભગવાન, અરે આ સાકે મરી ને હે ભગવાન, ખાવા પીવાની અડચણ હોય ને તારે ભગવાન યાદ આવે. બાકી આ તો ઉહા પી ની વડવાઈ માં તો ભગવાન ક્યારે પણ ખબર નહીં. અહિયાં તો મન ચલિત થઈ જાય, ચલિત થઈ જાય, ચલિત થઈ જાય. ખાવા પીવામાં જે અડચણ હોય ને એ દુઃખ કહેવાય, અને આ તો ક્લેશ કહેવાય. શું કહ્યું? એ દુઃખ માં ભગવાન ઉભા રહે, અને ક્લેશ માં તો ભગવાન ઉભા જ ના, ચલિત થઈ ગયેલું હોય બધું, ચલિત થઈ જાય. શું થઈ જાય? ચલિત થઈ જાય. સમજાય છે તમને? આ ક્લેશ ક્લેશ ગમે છે કે શાંતિ ગમે છે? દુઃખ તો પહેલા હતા નરસિંહ મહેતા ના વખત માં, કબીરા ના વખત માં નરસિંહ મહેતા, તેથી ભગત ગાયેલું. હે ભગવાન, કઈક દુઃખ હાલ છે કે જેથી તું હા ભર્યા કરું. શું તારે ક્લેશ નતા ભર્યા? તારે ક્લેશ હતા? મેં આજે દુઃખ હોય તો ક્લેશ ના હોય. દુઃખ ખાવા પીવાનું ખૂટતું હોય ને, શાક લઈ આવો તો બહુ રાજી થઈ જાય. કે છે ભાઈએ એમ કે ભીડા નું શાક લાવો તો બહુ રાજી થઈ જાય. આ તો બધા ભીડા ભીડા બધું ખાવા પીવા ને તેનો ક્લેશ મળે. તૈયાર મસાલા બસ ટેબલો પાછો પાછી બાઈ સાહેબ ગાવડી છત્રી હોય ને તે શિયાળ લઈને ફરતા. આ ભાઈ આ શિયાળ કા છત્રી લઈને ફરતી છે? લાલ પીળિયા છત્રી લઈને ફરે. ગમે તો સુખ આપવા જાવ ને, આવું ને કેવું ચાલે? મસ્તી વધી જાય ને લોકો બહાર જઈને મારા માર કરે, ઘેર ઘેર પાંચરા થાય છે. સારું બહાર મારા ના કરું. આ ગામડાના બધા હોય ને મરાઠા ને બધા સાથે ખાઈ ખીને માલ માં એને અહીંયા આગળ બધું કરીને આવે. ખાવા પીવાનું હોય ત્યારે, તેથી આ કુદરત નો કાયદો છે. બે વર્ષ આ પકડવું અને ત્રીજી વર્ષ આગો પાછું થાય જ નહીં ને. ખૂટતું ખૂટતું ખૂટતું ખૂટતું રાખે, નહીં તો ચગી જાય. તો લોકો મનુષ્ય નો અવતાર ચગી જાય, મનુષ્ય ને ના પાય, જ્ઞાની ને પાય બધી છૂટી. આપે નહીં, આ ચગી જાય તો શું થાય? ચગી જાય. જેમ પેલી પતંગ હોય છે ને તે ચગે છે કે નહીં? ચગે છે કે નહીં ચગતી પતંગ? શું કે છે? કુદરત ના નિયમ છે બધા. જ્ઞાન મળ્યા પછી તમારા માં આવું મારા માની જરૂર નહીં, કારણ કે આ જ્ઞાન જ ખીલે બંધ છે ને. જે સુખ જોઈએ સુખ મળી ગયું આપણને, એટલે બહાર પહોંચ્યો જ ના રહી ને. આપણું જ્ઞાન જ સુધી પ્રકારનું ધર્મ નું તત્વ એટલે કઈ રીતે? એટલે આ પરંપરા થી પરંપરા ની વાત. પરંપરા રંગ જળાય પછી પછી રંગ જળાય પછી આગલી આગલી આગલી વાત. ભગવાન તો ધર્મ ગણતા જ નથી. આ બધા જે કહી રહ્યા છે ને એને ભગવાન ધર્મ ગણતા જ નથી. બરાબર છે. મહાવીર ભગવાન તો કુધર્મ કે છે, અને કુસાધુ કે છે. પેલા સાધુ ને કુસાધુ કે છે, આ એમને તપ કરેલા કુતપ કે છે. કઈ દ્રષ્ટિએ દાદા? કઈ દ્રષ્ટિએ? એટલે જ્યાં સુધી સંકેત ના થાય ત્યાં સુધી બધું તપ. બરાબર. કુતપ છે. બરાબર દાદા. એટલે એ દ્રષ્ટિએ છે ને ભગવાને ના પાડી દીધી. કચવાનો અર્થ નથી, એક ચાર હાથમાં નથી આવવાના. ફાયદો થાય ગતિમાં, કઈક ફાયદો થાય. બાકી ભગવાન મોક્ષ નો માર્ગ હોય ને, મોક્ષ નો માર્ગ તો વિતરાગ સિવાય ન જોઈએ. જ્ઞાની પુરુષ નું જ કામ, જ્ઞાની પુરુષ થી વિતરાગ હોવા. બીજો પ્રશ્ન ઉઠ્યો છે, મેં કનુભાઈ પૂછ્યો હતો, એમને ખુલાસા ફરી પાસે રિપીટ કે તીર્થંકર આપણા જે ક્રમિક માર્ગ ના હોય કે અક્રમ માર્ગ ના હોય તેમને ચાર સંઘ ની સ્થાપના તો કરવી પડે ને. ચાર સંઘ ની સ્થાપના કરે તો તીર્થંકર કહેવાય. ચતુર્વિધ સંઘ ની સ્થાપના તીર્થંકર જ કરે, એ તો એનો નિયમ. એના તીર્થંકર કરે એવો નિયમ નહીં, પણ પહેલેથી આ તો ઘટના જે તીર્થંકર ના ગોત્ર માં બંધેલી હોય પેલા ત્યાં એ તૂટી ગયેલા હોય આગલા તીર્થંકર ના કરેલા, એ પછી નવે સદી ફરી સ્થાપ ના કરે. એટલે સાધુ સાધ્વી ને દીક્ષા આપે, સાધુ સાધ્વી ને દીક્ષિત કરે. હા સાધુ એ ફરી ફરી ફરી સ્થાપ ના કરે, બીજું કઈ. એ તો તીર્થંકર કહેવાય નહીં, એ વાત જ જુદી. એને કશું કરવા પણ હોતું નથી, એમની હાજરીમાં બધું થયા કરે. એમની હાજરીમાં થયા કરે. આ તો આપણું જ્ઞાન છે તે તમને રાત્રે જાગો ત્યારે શુદ્ધાત્મા શું માહિતી આવે, તમારે યાદ ના કરવું પડે. મોક્ષ એને કહેવાય જો દુઃખ નો અભાવ વર્તો હોય એનું નામ મોક્ષ. દાદા લોકો ના પુન ક્યારે જાગશે? હવે લોકો ના પુન ક્યારે જાગશે? એ તો પુન જાગે, નિમિત્ત તો છે, નિમિત્ત તો ઉત્કૃષ્ટ છે. હા પણ પુન જાગવું સહેલી વસ્તુ નથી ને, એ કઈ હેલી વસ્તુ નથી. કારણ કે લોકો ના પુણે જ અટક્યું છે ને. પુણ જાગવું લોકો ના પુન હોય તો જ આ બધું. પુન જાગ્યું તો કલકત્તા રહેતા જ થાય, પણ પુનસારીઓ છે એનું જાગ્યા વગર એવા નથી. હજુ જે પુનસારીઓ છે એને જાગશે. જો ને રાજકોટ થી 8-10 જણ લઈ ગયા. અક્રમ વિજ્ઞાન નો કેટલો બધો સ્વભાવ છે, માટે કામ કાઢી લો એટલું જ આપડે કે શું કહ્યું. કામ કાઢી લો. હા એટલે મોડા પણ કામ કાઢી લેવું. ઓલું દાદા શાસ્ત્ર વાંચતા થાક લાગે, સામાયિક કરતા થાક લાગે, પ્રતિક્રમણ કરતા થાક લાગે, પૂજા કરતા થાક લાગે, થાક લાગે એ વસ્તુ તો આપણી હોય ને. ભગવાને સામાયિક કોને કહ્યું છે? કે જેને આર્થ ધ્યાન દવતે ધ્યાન ના થાય તેને આખો દાડો સામાયિક છે કે છે. બરાબર છે દાદા. આર્થ ધ્યાન દવતે ધ્યાન થાય નહીં તેને આખો દાડો સામાયિક છે કે છે. ભગવાન કેટલા રહ્યા છે? મહાવીર ભગવાન કેટલા રહ્યા છે? તમને કશું મહેનત ના રાખે એકદમ પૂછા દો સાહેબ સામાયિક તમને હાથે ત્યાં દો ના તમે રાખો દાડો સામાયિક જાઓ. અને આ એકનું સામાયિક એકુંય એક્સેપ્ટ ના કરે. હાથે ધ્યાન દઉં તે ત્યાં એક કલાક ગૂંઠાણ બંધ થવું જોઈએ. બરાબર હાથે ધ્યાન દઉં તે ધ્યાન સમજ પડી ને. હાજી હાથે ધ્યાન દઉં તે ધ્યાન બંધ થવું જોઈએ. પણ તે એ હાથે ધ્યાન દઉં તે ધ્યાન નથી કરતો એ. પણ હું ચંદુભાઈ છું એ કળા શીખવી પડે. બરાબર છે કળા શીખવી પડે. હું ચંદુભાઈ છું આ લીમડો છે એને કાપી નાખીએ તો ભાઈ ફૂટત હોય પણ કડવો રહે. કેમ ફળ નાખીને કરીએ તો મૂળ મૂળ સ્વભાવમાં છે. કાપ્યા કાપ્યા પછી ફળ નાખીએ ને અમે મૂળ મૂળ માં છે દાદા. નહીં મૂળે સ્વભાવ મૂળ સ્વભાવમાં છે. મૂળ સ્વભાવમાં છે એ ભાઈ ને. ત્યાં ભાઈ ચંદુભાઈ બધા રાગદેસ બંધ કરીને બેઠા સામાયિકમાં. શાણી સામાયિક કરે નથી આત્મા જાણતા નથી. મિથ્યાત્વ સમજતા. તો મિથ્યાત્વ સમજે નહીં તેને સંકેત થાય. શું કહ્યું? મિથ્યાત્વ જે સમજે એને સંકેત થયો કરે નહીં. બરાબર છે દાદા. તો જગત હજુ મિથ્યાત્વ સમજ્યું નથી. આ મિથ્યાત્વ દેવો કે છે કયા મિથ્યાત્વ દેવા? પેલા ભુવનવાસી ને કેમ કરો હવે એટલે પછી બીજું કશું આવડતું નથી એટલે વાંકે આમ કરે આમ કુંડાળું વાળેલું હોય તો આ દુકાન નો વિચાર આવતો હોય તેને વાંકે પેલો વિચાર આવે તેને વાંકે જો ને બધા વિચાર આવે તેનું વાંક વાંક કર્યા કરે કુંડાળા ની બહાર. જેમ કુંડાળો ગાય ગાય ના વાછડા પહેરી જતો કૂતરા પહેરી જતો હોય કોઈ કર્યા કરે કુંડાળ ના પહેરવા દેવું એને સામાયિક કે છે. શું કે છે? બરાબર છે. એને સામાયિક કે છે? એને સામાયિક કે છે. હા પણ તોય સામાયિક થાય કારણ કે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ન થાય એ પણ ક્ષમતામાં આવે. હે એ ક્ષમતામાં આવે. આર્તધ્યાન રૌદ્ર ન હોય તો પછી ક્ષમતા કેવાય એને? ના પણ આર્તધ્યાન રૌદ્ર ધ્યાન થાય ને એને હોય જ, એના માટે નિયમ કરવો પડે પેલો. એ ભગવાન સામાયિક કરતા પહેલા ત્યાં ચંદુલાલ મારું નામ, આ મારી કાયા, મારી જાત, મારું મિથ્યાત્વ બધું આપને ધરાવું છું બરાબર. અત્યારે મને આ સામાયિક કરતી વખતે વિતરાગ ભાવ આપો તો થાય, વિધિપૂર્વક કરે તો. આ તો કાયમ ના સામાયિક, રાતે રાતમાં ઊંઘમાં સામાયિક માં છે. આ તો બધા રાતે ઊંઘમાં સામાયિક માં છે ને, બરાબર છે. પણ પેલા તો જાગતા હોય કલાક કરે છે તેમાં જ સામાયિક નથી. હવે બોલો કેટલી માથાકૂટ કરે છે, અમે કશો દાડો ભરે નહી. લાખ અવતાર આવું આવું કરે તો શું ભરે? કારણ કે ભગવાન શું કે છે ભાઈ, આપડે પૂછીએ કે આ મહારાજ છે તે બધું આમ ત્યાં આગળ આમ પાલી તણા જવા મળ્યા ના બધું જવા મળ્યા. ભગવાન આમાં કઈ મોક્ષ માર્ગ તક ના, એ સંસાર માર્ગ છે. શું કે છે? સંસાર માર્ગ, સંસાર માર્ગ છે. સંસાર માર્ગ કેમ કઈશું લેવા દેવા નહીં, તક ના સંસારમાં શુભ માર્ગ છે. તો તે કાયમ એ શુભ રહેતો નથી નથી તો, અને શુભ માર્ગ મોક્ષ માર્ગ છે એવું કહેવાય જ નહીં. શુભ છે માટે મોક્ષ, કારણ કે શુભ એકલો રહેતો જ નથી કોઈ દાડે. શુભા શુભ જ રહે, શું થયું? શુભા શુભ જ રહે, શુભ એકલો રહે જ નહીં કોઈ દાડે. અને આપણું તો આ નિરંતર સામાયિક જ બધા જો ને, કશું કોઈ કોઈને મનમાં રાખ દેશ નહીં, કશું નહીં માન નહીં. તમે ઉઠો ને જગા લઈ લો તો પછી તો બીજી જગા બે પેલો બે બહાર એવું બે છે, પછી ભોંધગર નહીં કોઈ નહીં. દાદા એક વાત કૃપાળુદેવે એમ લખ્યું હતું કે ભગવાન મહાવીરે જે અમારો કહેલો ધર્મ મહાવીરે ચલાવ્યો હતો, અને એ આખા જગતમાં અમે પર્યટન કરીને પર્યટન કરશું જગત ભરમાં. તમારું બંધ કાઢ્યું? મેં તપાસ કરી, પ્રિન્સિપાલ આપે છે. પ્રિન્સિપલ આપતા નથી, આપણે જે લખ્યું છે તે, આપણે જે લખ્યું છે ને તે જ આપણને રિઝલ્ટ આપે છે. કોણ આપે છે? આપણે જે લખ્યું છે ત્યાં લખ્યું છે એ જ રિઝલ્ટ આપે છે. કોણ આપે છે? બરાબર. પછી બીજી બધી વસ્તુ જુદી વસ્તુ છે, પણ આપણે જે લખ્યું ને તે જ રિઝલ્ટ આપે. કોણ આપે? આપણે જે લખ્યું એવું, આ આપણું જે અવસ્થિત છે ને તે જ અવ્યવસ્થિત છે. શું છે? અવસ્થિત, આપણું અવસ્થિત છે તે જ અવ્યવસ્થિત છે. આપણું લખેલું તેનું જ રિઝલ્ટ છે. આમ દેખાવમાં એવું લાગે કે આ પ્રોફેસર આપણને આપે છે આ રિઝલ્ટ. પ્રોફેસર નહીં લખતા, તારું લખેલું છે તે જ રિઝલ્ટ, તે લખેલું છે તે જ આને રિઝલ્ટ આપે છે. કોણ રિઝલ્ટ આપે છે? તારું લખેલું પરીક્ષામાં લખ્યું હોય એ રિઝલ્ટ આપે છે. કોણ આપે છે? જય સચિદાનંદ. બધા ધર્મ નો હેતુ તો મોક્ષ જ છે ને? આ બધા ધર્મો નો હેતુ તો મોક્ષ જ છે ને? મોક્ષ જ છે ને? મોક્ષ કેટલાક લોકો ધર્મ સમજતા નથી, કેટલાક ધર્મ મોક્ષ, પણ બધા ધર્મ નો હેતુ શું છે કે સુખ. કેવું? દુઃખ ના પડે અને સુખ જ રહે એવું ફળ છે. શું કે છે? દુઃખ ને સુખ પડે. હા, દરેક જીવ નો ધર્મ શું છે? એને દુઃખ ગમતું નથી અને સુખ જ ગમે છે. અને તે સુખ પાછું અટકતું નહીં, કાયમ માટે રહે એવું જોઈએ છે. એટલે ધર્મ માં ધર્મ કે છે કે ભાઈ તમે ધર્મ કરશો તો કાયમ નું મળશે તમને, ને એ બધા ધર્મો નું એક જ કેવું છે, કાયમ નું ધર્મ સુખ ને માટે આ ધર્મ કે છે, સમજે ને. હા, કાયમ નું સુખ ક્યાં થાય? થાય કે પોતાની મુક્તિ થાય તો જ થાય, તમે સમજે ને. એટલે કેટલાક મોક્ષ ને હજુ